श्री ब्रह्म पुराण अध्याय 49। चक्र तीर्थ ने पिप्पल तीर्थ नो महिमा महर्षि दधीची तेमना पत्नी गभस्तीनी तथा तेमना पुत्र पिप्पलाद ना त्यागनी अद्भुत कथा। ब्रह्मा जी कहे छे चक्र तीर्थ ब्रह्म हत्या वगैरे पापो नो नाश करनारू छे। ત્યાં ભગવાન શંકર ચક્રેશ્વરના નામથી વિખ્યાત નામથી નિવાસ કરે છે ત્યાં ભગવાન શંકર ચક્રેશ્વરના નામથી નિવાસ કરે છે તેમણે જ ભગવાન વિષ્ણુને ચક્ર આપ્યું હતું। શ્રી વિષ્ણુએ ત્યાં રહીને ચક્ર માટે ભગવાન શંકરની આરાધના કરી હતી તેથી તેને ચક્ર તીર્થ કહે છે। તેના શ્રવણ માત્રથી મનુષ્ય સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય છે। ચક્ર તીર્થ પછી પિપ્પલ તીર્થ છે તેના મહિમાનું વર્ણન કરવામાં શેષનાગ પણ સમર્થ નથી। નારદ, ચક્રેશ્વર જ પીપલેશ્વર છે તેમના નામનું કારણ સાંભળો। દધીચી નામના વિખ્યાત એક મુનિ હતા, એ બધા ઉત્તમ ગુણોથી સુશોભિત હતા। તેમના પત્ની શ્રેષ્ઠ કુળની કન્યા અને પતિવ્રતા હતા, તેમનું નામ ગભસ્તીની હતું। એ લોપામુદ્રાના બહેન હતા। દધીચીના પત્ની સદા કઠોર તપસ્યામાં લીન રહેતા હતા। દધીચી દરરોજ અગ્નિની ઉપાસના કરતા હતા અને ગૃહસ્થ ધર્મના પાલનમાં તત્પર રહેતા હતા। તેમનો આશ્રમ ગંગા કિનારે હતો। એ દેવતા અને અતિથિઓની સેવા કરતા હતા, પોતાની જ પત્નીમાં અનુરાગ રાખતા હતા અને શાંત ભાવે રહેતા હતા। તેમના પ્રભાવથી તે દેશમાં શત્રુઓ અને દૈત્ય દાનવોનું આક્રમણ થતું ન હતું। એક દિવસની વાત છે, દધીચી મુનિના આશ્રમ પર રુદ્ર, આદિત્ય, અશ્વિની કુમાર, ઇન્દ્ર, વિષ્ણુ, યમ અને અગ્નિ પધાર્યા। તેઓ દૈત્યોને પરાસ્ત કરીને ત્યાં આવ્યા હતા અને તે વિજયના કારણે તેમના મનમાં હર્ષ સમાતો ન હતો। મુનિવર દધીચીને જોઈને બધા દેવતાઓએ પ્રણામ કર્યા। દધીચી પણ દેવતાઓને જોઈને બહુ પ્રસન્ન થયા। તેમણે બધા દેવતાઓની અલગ અલગ પૂજા કરી। પછી પત્ની સાથે દેવતાઓ માટે ગૃહસ્થોચિત સ્વાગત સત્કારની વ્યવસ્થા કરી। ત્યારબાદ તેમણે દેવતાઓને કુશળ પૂછ્યા અને દેવતાઓએ પણ તેમની સાથે વાર્તાલાપ કરવા લાગ્યા। દેવતા બોલ્યા, આપ આ પૃથ્વીના કલ્પવૃક્ષ છો, આપ જેવા મહર્ષિની જો અમારા પર આટલી બધી કૃપા છે તો અમારા માટે સંસારમાં કઈ વસ્તુ દુર્લભ હશે। મુનિશ્રેષ્ઠ, જીવિત પુરુષોના જીવનનું એટલું જ ફળ છે કે તેઓ તીર્થ સ્નાન, પ્રાણી માત્ર પર દયા અને આપ જેવા મહાત્માઓના દર્શન કરે। એત દેવ ફલમ પુષામ જીવતામ મુનિસતમ તીર્થાપ્લુતિર ભૂત દયા દર્શનમ ચ ભવાદશમ। 110માં અધ્યાયનો 16મો શ્લોક। મુનિ, આ સમયે સ્નેહવશ અમે આપને જે કહીએ છીએ તેને ધ્યાન આપીને સાંભળો। અમે મોટા મોટા રાક્ષસો અને દૈત્યોને જીતીને અહીં આવ્યા છીએ, આથી અમે બહુ પ્રસન્ન છીએ। વિશેષ તો આપના દર્શનથી અમને પ્રસન્નતા થઈ છે। હવે અમને અસ્ત્ર શસ્ત્ર રાખવાથી કોઈ લાભ દેખાતો નથી। અમે બધા અસ્ત્રોનો ભાર લઈને ફરી શકીએ એમ પણ નથી। અમે સ્વર્ગમાં જ્યારે આ અસ્ત્રો મૂકીએ છીએ ત્યારે અમારા શત્રુઓ તેનો પત્તો મેળવીને ચોરી જાય છે, તેથી અમે અમારા બધા અસ્ત્રો આપના પવિત્ર આશ્રમમાં મૂકી દઈએ છીએ। બ્રહ્મન, અહીં રાક્ષસો અને દાનવોનો જરા પણ ભય નથી। આપની આજ્ઞાથી આ બધો પ્રદેશ પવિત્ર અને સુરક્ષિત થઈ ગયો છે। તપસ્યામાં આપની તુલના કરનાર બીજું કોઈ છે જ નહીં હવે અમે કૃતાર્થ થઈને ઇન્દ્ર સહિત પોતપોતાના સ્થાને ચાલ્યા જઈએ છીએ। હવે આયુધોની રક્ષા આપને આધીન છે। દેવતાઓની આ વાત સાંભળીને દધીચીએ કહ્યું, એવમ અસ્તુ। તે સમયે તેમના પ્રિય પત્નીએ તેમને રોક્યા, મુનિ, આ દેવતાઓનું કાર્ય વિરોધ ઉત્પન્ન કરનારું છે, તેથી તેમાં તમારે પડવાની શી જરૂર છે? જે શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરીને પરમાત્મ તત્વમાં સ્થિત થઈ ચૂક્યા છે, સંસારના કાર્યોમાં જેમને કોઈ આસક્તિ નથી, તેમને બીજાઓ માટે આ સંકટ વહોરી લેવાથી શું લાભ? જેનાથી ન આ લોકમાં સુખ છે અને ન પરલોકમાં। વિપ્રવર, મારી વાત ધ્યાનથી સાંભળો, જો તમે આયુધોને સ્થાન આપી દીધું તો આ દેવતાઓના શત્રુઓ આપનો પણ દ્વેષ કરશે, જો આમાંનું કોઈ અસ્ત્ર નષ્ટ થયું કે ચોરાઈ ગયું તો આ દેવતાઓ પણ ક્રોધિત થઈને આપણા શત્રુ બની જશે. તેથી મુનીશ્વર, આપ વેદ વેતાઓમાં શ્રેષ્ઠ છો, તમારા માટે આ પારકી વસ્તુઓમાં મમત્વ રાખવું યોગ્ય નથી. જો ધન આપવાની શક્તિ હોય તો યાચકને આપી દેવું જોઈએ, તેમાં કોઈ વિચાર કરવાની જરૂર નથી. જો ધન આપવાની શક્તિ ન હોય તો સાધુ પુરુષ માત્ર મન, વાણી અને શારીરિક ક્રિયાઓ દ્વારા બીજાનું કાર્ય સાધે છે. પ્રાણનાથ, પારકા ધનને પોતાના ઘરમાં થાપણ રૂપે રાખવું એનો સાધુ પુરુષોએ કદી સ્વીકાર કર્યો નથી, એનો તેમણે સદા બહિષ્કાર જ કર્યો છે. તેથી આપ આ કાર્ય કરશો નહીં. ચેદસ્તી શક્તિર દ્રવ્યાદાને તતસ્તે દાતવ્યમ ઇવાર્થેની કિમ વિચાર્યમ નો ચેત સંતઃ પર કાર્યાણી કર્યુર વાગ્ભીર મનોભી કૃતિભિસ્તથેવ પરસ્વ સંધારણમે તદેવ સદભીર નિરસ્તમ ત્યજ કાંત સદ્ય. 110માં અધ્યાયનો 29-30 શ્લોક સંખ્યા. પોતાની પ્રિય પત્નીની આ વાત સાંભળીને બ્રાહ્મણે કહ્યું, ભદ્રા, હું દેવતાઓની પ્રાર્થનાને લીધે પહેલા જ આ કહી ચૂક્યો છું, હવે ના કહી દઉં તો મને સુખ નહીં મળે. પતિની વાત સાંભળીને બ્રાહ્મણી એવું વિચારીને ચૂપ થઈ ગઈ કે દેવ સિવાય કોઈના પર કોઈનો વશ ચાલતો નથી. દેવતાઓ પોતાના અત્યંત તેજસ્વી અસ્ત્ર આશ્રમમાં મૂકીને મુનીશ્વરને નમસ્કાર કરીને કૃતાર્થ થઈ પોતપોતાના લોકમાં ચાલ્યા ગયા. દેવતાઓના ગયા પછી મુનિ પોતાના પત્ની સાથે ધર્મમાં તત્પર થઈને પ્રસન્નતાપૂર્વક ત્યાં રહેવા લાગ્યા. આ પ્રમાણે 1000 દિવ્ય વર્ષ વીતી ગયા. ત્યારે દધીચીએ પોતાની પત્નીને કહ્યું, દેવી, દેવતાઓ અહીંથી અસ્ત્ર લઈ જવા ઈચ્છતા નથી અને દૈત્યો મારા પર દ્વેષ કરે છે. હવે તમે જ કહો શું કરવું જોઈએ. પત્નીએ વિનયપૂર્વક કહ્યું, નાથ, મેં તો પહેલેથી જ નિવેદન કર્યું હતું, હવે તમે જ જાણો અને જે ઉચિત લાગે તેમ કરો. દૈત્યોમાં જે મોટા મોટા વીર, તપસ્વી અને બળવાન છે, તેઓ આ અસ્ત્ર શસ્ત્રોને અવશ્ય હડપ કરી જશે. ત્યારે દધીચીએ અસ્ત્રોની રક્ષા માટે એક કામ કર્યું. તેમણે પવિત્ર જળથી મંત્રો બોલીને અસ્ત્રોને સ્નાન કરાવ્યું અને પછી તે સર્વાસ્ત્રમય પવિત્ર અને તેજયુક્ત જળ સ્વયં પી ગયા. તેજ નીકળી જવાથી તે બધા અસ્ત્ર શસ્ત્ર શક્તિ વિહોણા થઈ ગયા. તેથી ક્રમશઃ સમય આવતા નષ્ટ થઈ ગયા. ત્યાર પછી દેવતાઓએ આવીને દધીચીને કહ્યું, મુનિવર, અમારા પર શત્રુઓનો મહાન ભય ઉપસ્થિત થયો છે, તેથી અમે જે અસ્ત્ર આપને ત્યાં મૂક્યા હતા તે અમને આપી દો. દધીચીએ કહ્યું, તમે ઘણા દિવસ સુધી તે લેવા ન આવ્યા, તેથી દૈત્યોના ભયથી હું તે અસ્ત્રોને પી ગયો છું. હવે તે મારા શરીરમાં સ્થિત છે, તેથી જે ઉચિત હોય તે કહો. આ સાંભળીને દેવતાઓએ વિનિત ભાવે કહ્યું, મુનિવર, આ સમયે તો અમે એટલું જ કહી શકીએ છીએ કે અસ્ત્ર આપી દો. બ્રાહ્મણે કહ્યું, બધા અસ્ત્ર મારા હાડકામાં મળી ગયા છે, તેથી તે હાડકાને જ લઈ જાઓ. તે સમયે પ્રિય વચન બોલનારા દધીચીના પત્ની તેમની પાસે ન હતા. દેવતાઓ તેમનાથી બહુ ડરતા હતા. તેમની ગેરહાજરી જોઈને દધીચીને કહ્યું, વિપ્રવર, જે કરવું હોય તે તરત કરો. દધીચીએ પોતાના તેજવા અઘરા એવા પ્રાણોનો પરિત્યાગ કરીને કહ્યું, દેવતાઓ, તમે સુખેથી મારું શરીર લઈ લો, મારા હાડકાથી પ્રસન્નતા પ્રાપ્ત કરો, મારે આ શરીરનું શું કામ છે. આમ કહીને દધીચી પદ્માસન વાળીને બેસી ગયા. તેમની દ્રષ્ટિ નાસિકાના અગ્રભાગ પર સ્થિર થઈ ગઈ. મુખ પર પ્રકાશ અને પ્રસન્નતા વિરાજી રહ્યા હતા. તેમણે હૃદય આકાશમાં સ્થિત અગ્નિ સહિત વાયુને ધીરે ધીરે ઉપર તરફ લઈને અપ્રમેય પરમપદ બ્રહ્મમાં સ્થાપિત કરી દીધો. આ પ્રમાણે મહાત્મા દધીચીએ બ્રહ્મ સાયુજ્ય પ્રાપ્ત કર્યું. તેમનું શરીર નિષ્પ્રાણ થઈ ગયું. એ જોઈને દેવતાઓએ વિશ્વકર્માને ઉતાવળે કહ્યું, હવે તમે ઘણા બધા અસ્ત્ર શસ્ત્ર બનાવી દો. વિશ્વકર્માએ કહ્યું, દેવતાઓ, આ બ્રાહ્મણનું શરીર છે, હું તેનો ઉપયોગ કઈ રીતે કરું. જ્યારે માત્ર તેમના હાડકા જ શેષ રહી જશે ત્યારે તેમાંથી અસ્ત્રોનું નિર્માણ કરીશ. પછી દેવતાઓએ ગાયોને કહ્યું, અમે તમારું મુખ વજ્ર જેવું કરી દઈએ છીએ, તમે અમારા હિતને માટે અસ્ત્ર શસ્ત્રનું નિર્માણ કરવાના ઉદ્દેશ્યથી દધીચીના શરીરને ક્ષણવારમાં જ છૂટું પાડી દો. અને શુદ્ધ હાડકા કાઢીને આપી દો. દેવતાઓના આદેશથી ગાયો એ પ્રમાણે જ કર્યું. તેમણે દધીચીના શરીરને ચાંટી ચાંટીને હાડકા કાઢી લીધા અને દેવતાઓને આપી દીધા. દેવતાઓ ઉત્સાહ સાથે પોતાના લોકમાં ચાલ્યા ગયા અને ગાયો પણ પોતાને સ્થાને ચાલી ગઈ. ત્યારબાદ ઘણીવાર પછી દધીચીના પત્ની હાથમાં જળથી ભરેલા કળશ લઈને ફળ અને ફૂલોથી પાર્વતી દેવીની અર્ચના અને વંદના કરીને અગ્નિ પતિ તથા આશ્રમના દર્શનની ઉત્સુકતાથી ઝડપથી આવ્યા. તે સમયે તેમના ગર્ભમાં બાળક હતું. આશ્રમે પહોંચ્યા પછી જ્યારે તેમણે પોતાના સ્વામીને ન જોયા ત્યારે અત્યંત વિસ્મય સાથે અગ્નિને પૂછ્યું, મારા પતિ ક્યાં ચાલ્યા ગયા? અગ્નિએ જે કંઈ થયું હતું બધું કહી દીધું. પતિના મૃત્યુના દુઃખદ સમાચાર સાંભળીને એ દુઃખ અને ઉદ્વેગ સાથે પૃથ્વી પર ઢળી પડ્યા. ત્યારે અગ્નિદેવે જ તેમને ધીરે ધીરે આશ્વાસન આપ્યું. પ્રાતિયેથી બોલ્યા, હું દેવતાઓને શ્રાપ આપવા સમર્થ નથી, તેથી સ્વયં અગ્નિમાં પ્રવેશ કરીશ. હવે જીવન રાખીને શું કામ છે? સંસારમાં જે વસ્તુ ઉત્પન્ન થાય છે તે બધી નશ્વર છે, તેથી તેના માટે શોક થવો ન જોઈએ. પરંતુ મનુષ્યમાં તેઓ જ પુણ્યના અધિકારી હોય છે, જેઓ ગાય બ્રાહ્મણ અને દેવતાઓ માટે પોતાને પ્રિય પ્રાણોનો ત્યાગ કરી દે છે. આ પરિવર્તનશીલ સંસાર ચક્રમાં ધર્મપરાયણ તથા શક્તિશાળી શરીર પામીને જેઓ દેવતાઓ અને બ્રાહ્મણોને માટે પોતાના પ્રિય પ્રાણોનો ત્યાગ કરે છે તેઓ જ ધન્ય છે. ઉત્પદ્યતે યતુ વિનાશી સર્વમ ન શોચ્યમ સ્થિતિ મનુષ્ય લોકે ગોવી પ્રદે વર્તા અર્થ મિહ ત્યજંતી પ્રાણાન પ્રિયાન પુણ્ય ભાજો મનુષ્યાહ. 110માં અધ્યાયનો 63મો શ્લોક. આ પરિવર્તનશીલ સંસાર ચક્રમાં ધર્મપરાયણ તથા શક્તિશાળી શરીર પામીને જેઓ દેવતાઓ અને બ્રાહ્મણોને માટે પોતાના પ્રિય પ્રાણોનો ત્યાગ કરે છે તેઓ જ ધન્ય છે. જેને દેહ ધારણ કર્યો છે તેના પ્રાણ એક ને એક દિવસે અવશ્ય જશે. એવું જાણીને જેઓ બ્રાહ્મણ ગાય દેવતા તથા દિન વગેરેને માટે આ પ્રાણોનો ત્યાગ કરે છે તેઓ ઈશ્વર છે. પ્રાણાઃ સર્વેશ્યાપી દેહાન વિતસ્ય યાતારો વેય નાત્ર સંદેહ લેશ એવમ જ્ઞાત્વા વિપ્રગો દેવદી નાધ્યર્થમ ચે નાનુત્સૃજંતિ સ્વરાસ્તે. 110માં અધ્યાયનું 65મો શ્લોક. આ પ્રમાણે કહીને તેમણે અગ્નિઓનું યથાવત પૂજન કર્યું અને પોતાનું પેટ ચીરીને બાળકને બહાર કાઢી લીધું. પછી ગંગા પૃથ્વી આશ્રમ અને આશ્રમના વનસ્પતિઓ તથા અન્ન વગેરે ઔષધિઓને પ્રણામ કરીને પતિની ત્વચા અને લોમ એટલે કે રૂવાડા સાથે ચિતામાં પ્રવેશ કરવાનો વિચાર કર્યો. તે સમયે બોલ્યા, મારા ગર્ભનો આ બાળક પિતા માતાથી રહિત છે, એના કોઈ સગોત્ર ભાઈ પણ નથી, તેથી સમસ્ત પ્રાણીઓ ઔષધિઓ તથા લોકપાલ આ બાળકની રક્ષા કરે. જેઓ માતા પિતા વિનાના બાળકને પોતાના ઓરસ પુત્રની જેમ જુએ છે તેઓ વાસ્તવમાં બ્રહ્મા વગેરે દેવતાઓના પણ વંદનીય છે. યે બાલકમ માતૃ પિતૃ પ્રહીણમ સન્નિર્વૈ શેષમ સ્વતનુ પ્રુરેઢેહી પશ્યંતી રક્ષંતી ત એવ નૂનમ. બ્રહ્માદિ કા નામપી વંદનીયાહ. 110માં અધ્યાયનો 70મો શ્લોક. આમ કહીને દધીચીના પત્નીએ બાળકને પીપળા પાસે મૂકી દીધો અને પતિમાં ચિત્ત પરોવીને અગ્નિમાં અગ્નિને પ્રણામ કર્યા. પછી અગ્નિની પરિક્રમા કરીને યજ્ઞ પાત્રોની સાથે ચિતામાં પ્રવેશ કર્યો અને પતિ સહિત દિવ્ય લોકમાં ચાલ્યા ગયા. આ દ્રશ્ય જોઈને આશ્રમના વૃક્ષો પણ રડવા લાગ્યા. પ્રાતિયેથી અને દધીચીએ તેમનું પોતાના બાળકોનું જેમ પાલન કર્યું હતું મૃગ પક્ષી તથા વૃક્ષો બધા રડી રડીને એકબીજાને કહેવા લાગ્યા, આપણે પિતા દધીચી અને માતા પ્રાતિયેથી વિના જીવિત રહી શકતા નથી. જેઓ સ્વર્ગવાસી માતા પિતાના સંતાનો પર નિરંતર સ્વાભાવિક સ્નેહ રાખે છે તેઓ જ પુણ્યાત્મા અને કૃતાર્થ છે. સ્વર્ગમ આસે દુષો પિત્રો સ્તદ પત્યે સ્વ કૃત્રિમમ યે કુર્વંત્ય વિષમ સ્નેહમ ત એવ કૃતિનો નરાહ. 110માં અધ્યાયનો 75મો શ્લોક. દધીચી અને પ્રાતિએથી આપણને જે સ્નેહભરી દ્રષ્ટિ જોયા કરતા હતા તેવું તો સગા માતા પિતા પણ જોતા નથી. આપણને ધિકાર છે, આપણે પાપી છીએ જે તેમના દર્શનથી વંચિત થઈ ગયા. આજથી આપણા બધાનો એ જ નિશ્ચય હોવો જોઈએ કે આ બાળક પણ આપણા માટે દધીચી અને પ્રાતિએથી છે, પ્રાતિ થયે છે, તથા આ બાળક જ આપણો સનાતન ધર્મ છે. આ પ્રમાણે કહીને વનસ્પતિ અને ઔષધિઓએ પોતાના રાજા સોમ પાસે જઈને ઉત્તમ અમૃતની યાચના કરી. સોમે તેમને ઘણું ઉત્તમ અમૃત આપ્યું અને વનસ્પતિઓ તે લાવીને બાળકને આપી દીધું. અમૃતથી તૃપ્ત થયેલો બાળક શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ વધવા લાગ્યો. પીપળાના વૃક્ષોએ તેનું પાલન કર્યું હતું, તેથી તે પીપલાદના નામે પ્રસિદ્ધ થયા. મોટા થયા પછી પીપળાદે પીપળાના વૃક્ષોને અત્યંત વિસ્મિત થઈને કહ્યું, સંસારમાં એવું જોવામાં આવે છે કે મનુષ્યોથી મનુષ્ય, પક્ષીઓથી પક્ષી તથા વનસ્પતિઓથી વનસ્પતિ ઉત્પન્ન થાય છે, એમાં ક્યાંય વિષમતા દેખાતી નથી. પરંતુ વૃક્ષનો પુત્ર હોવા છતાં હાથ પગ વગેરેને સાથેનો વિશિષ્ટ જીવ કઈ રીતે થઈ ગયો? તેમની વાત સાંભળીને વૃક્ષોએ ક્રમશઃ તેમના પિતા દધીચીના મૃત્યુના અને પતિવ્રતા માતાના અગ્નિપ્રવેશના બધા સમાચાર કહી સંભળાવ્યા. સાંભળીને દુઃખથી વ્યાપ્ત થઈને પૃથ્વી પર પડી ગયા. તે સમયે વૃક્ષોએ ધર્મ અને અર્થયુક્ત વચન કહીને તેમને સાંત્વના આપી. સાંત્વના મળ્યા પછી તેમણે ઔષધિઓ અને વનસ્પતિઓને કહ્યું, જેમણે મારા પતિની હત્યા કરી છે તેમનો હું પણ વધ કરીશ, અન્યથા હું જીવિત રહી શકું એમ નથી. જેઓ પિતાના મિત્ર અને શત્રુ હોય છે તેમની સાથે પુત્ર પણ તેવો જ વર્તાવ કરે છે. જે એવું કરે છે તે જ પુત્ર છે, જેનાથી વિપરીત કરે છે તેને પુત્રના રૂપમાં શત્રુ માનવામાં આવ્યો છે. વૃક્ષોએ કહ્યું, મહાદ્યુતિ, તમારી માતાએ પરલોક જતી વેળાએ આ ઉદ્ગાર પ્રગટ કર્યો હતો. જેઓ બીજાનો દ્રોહ કરે છે, જેઓ પોતાના કલ્યાણની વાતો ભૂલી જાય છે, તથા જેઓ ભ્રાંત ચિત્ત થઈને આમ તેમ ભટકે છે, તેઓ નરકમાં પડે છે. માતાની કહેલી આ વાત સાંભળીને પીપલાદ ક્રોધિત થઈને બોલ્યા, જેના અંતઃકરણમાં અપમાનનો અગ્નિ પ્રજ્વલિત થઈ રહ્યો હોય તેની સામે સાધુતાની વાતો વ્યર્થ છે. પછી તેમણે ભગવાન ચક્રેશ્વર મહાદેવના સ્થાન પર જઈને તેમણે કહ્યું, મને શત્રુઓનો નાશ કરવા માટે કોઈ શક્તિ આપો. પીપલાદના મુખેથી આટલું સાંભળતા જ ભગવાન શંકરના નેત્રોમાંથી ભયંકર કૃત્યા પ્રગટ થઈ. તેની આકૃતિ વડવા એટલે ઘોડી જેવી હતી. સગળા જીવોનો વિનાશ કરવા માટે તેણે પોતાના ગર્ભમાં ભયંકર અગ્નિ છુપાવી રાખ્યો હતો. મૃત્યુની લબકારા લેતી જીભ જેવી તે મહારૌદ્રરૂપ ભીષણ કૃત્યાએ પીપલાદને કહ્યું, બતાવો મારે શું કરવાનું છે. પીપલાદે કહ્યું, દેવતા મારા શત્રુ છે, તેમને ખાઈ જા. પછી તો તે વડવાના ગર્ભમાંથી મહાભયંકર અગ્નિ પ્રગટ થયો, જે ત્રણેય લોકનો પ્રલય કરવા સમર્થ હતો. દેવતાઓ તેને જોઈને જ ધ્રુજી ઉઠ્યા અને પીપલા દ્વારા આરાધિત પીપલેશ નામથી પ્રસિદ્ધ ભગવાન શિવના ચરણમાં આવ્યા. તેમણે ભયભીત થઈને શિવજીની સ્તુતિ કરતા કહ્યું, શંભુ, આપ અમારી રક્ષા કરો. કૃત્યા અને એમાંથી પ્રગટ થયેલો અગ્નિ અમને ઘણું કષ્ટ આપી રહ્યો છે. સર્વેશ્વર, આપ ભયભીત મનુષ્યને અભય આપનારા છો. શિવ, જે બધી રીતે સતાવાયેલા, પીડિત તથા થાકેલા પ્રાણી છે તે બધાનું આપ જ શરણ છો. જગન્મય, આપ પીપલાદને શાંત કરો. બહુ સારું કહીને જગદીશ્વર શિવજીએ પીપલાદની પાસે આવીને તેમને કહ્યું, બેટા, દેવતાઓનો નાશ કરી દેવામાં આવશે, દેવતાઓનો નાશ કરી દેવામાં આવે તો પણ તારા પિતા પાછા આવશે નહીં. તેમણે દેવતાઓના કાર્યની સિદ્ધિને માટે પોતાના પ્રાણ આપ્યા છે. સંસારમાં તેમના સમાન દિન દુખીઓનું દયામય બંધુ કોણ હશે? તારા પતિવ્રતા માતા પણ તેમની સાથે દિવ્ય લોકમાં ચાલ્યા ગયા. અહીં તેમની બરાબરી કરે એવી કઈ સ્ત્રી છે? શું લોપામુદ્રા અને અરુંધતી પણ તેમની બરાબરી કરી શકે છે? જેમના હાડકાઓથી બધા દેવતા હંમેશા વિજયી અને સુખી બની રહે છે તે તારા પિતા કેટલા શક્તિશાળી હતા. તેમણે જે ઉજ્જવળ યશનું ઉપાર્જન કર્યું છે તેને તારા માતાએ પોતાના દિવ્ય ત્યાગથી અક્ષય બનાવી દીધો છે. તું તેમનો જ પુત્ર છે, તેમનાથી વધીને તે હજુ સુધી કાંઈ કર્યું નથી. તારા પ્રતાપ અને ભયના કારણે દેવતા આજે સ્વર્ગથી ભ્રષ્ટ થઈ ચૂક્યા છે. તેઓ વિચારી નથી શકતા કે અમે ભાગીને કઈ દિશામાં જઈએ. તું તેમને બચાવ, અમરોની રક્ષા કર. આર્ત પ્રાણીઓની રક્ષાથી વધીને પુણ્ય ક્યાંય પણ નથી. મનુષ્યલોકમાં જ્યાં સુધી યશ વધતો રહે છે ત્યાં સુધી એક એક દિવસના બદલે એક વર્ષના ક્રમથી દીર્ઘકાળ સુધી સ્વર્ગલોકમાં મનુષ્ય નિર્વિકાર ચિત્તે નિવાસ કરે છે. આ જગતમાં તેઓ જ મર્દા સમાન છે જેઓ યશ કમાયા નથી. તેઓ જ અંધ છે જેમણે શાસ્ત્રનું અધ્યયન કર્યું નથી. તેઓ જ નપુંસક છે જેઓ સદા દાન આપી નથી, જેઓ સદા દાન આપતા નથી, તથા તેઓ જ શોક કરવા યોગ્ય છે જેઓ સદા ધર્મ પાલનમાં સંલગ્ન રહેતા નથી. મૃતાસ્ત એ વાત્ર યશો ન ય સામ ન ધાસ્ત એવ શ્રુત વર્જિતા યે યે દાન શિલા ન નપુંસક કાસ્તે યે ધર્મ શિલા નત એવ શુચ્યા. 110માં અધ્યાયનો 156મો શ્લોક. દેવાદિદેવ મહાદેવજીના વચન સાંભળીને પીપલાદ મુનિ શાંત થઈ ગયા. તેમણે ભગવાન શિવને નમસ્કાર કર્યા અને હાથ જોડીને કહ્યું, હાથ જોડીને કહ્યું, જેઓ મન વાણી અને ક્રિયા દ્વારા સદા મારા હિતમાં સંલગ્ન રહીને મારો ઉપકાર કરતા રહે છે તેમનું તથા અન્ય લોકોનું હિત કરવા માટે હું દેવતાઓ વગેરેના પૂજનીય ઉમા સહિત ભગવાન શંકરને પ્રણામ કરું છું, જેમણે મારી રક્ષા કરી, મને પાળી પોષીને મોટો કર્યો, પોતાનો સગોત્ર અને સહધર્મી બનાવ્યો. ભગવાન શિવ તેમના મનોરથ પૂર્ણ કરે. હું બાળ ચંદ્રમાનો મુગટ ધારણ કરનારા મહાદેવજીને નિત્ય પ્રણામ કરું છું. પ્રભુ, જેમણે માતા પિતાની જેમ મારું ભરણ પોષણ કર્યું છે તેમના નામથી ત્રણેય લોક માટે આ તીર્થ થાય, એનાથી તેમનો યશ પ્રસરશે અને હું તેમના ઋણથી મુક્ત થઈ જઈશ. પૃથ્વી પર દેવતાઓના જે જે તીર્થ છે તે બધા કરતા આ તીર્થનું મહાત્મ્ય વધારે થાય. આ વાતનું જો દેવતાઓ અનુમોદન કરે તો હું તેમનો અપરાધ ક્ષમા કરી શકું છું. પીપલાદે આ વાત ઇન્દ્ર વગેરે બધા દેવતાઓની સામે કહી અને બધા આદરપૂર્વક આ વાતનું સમર્થન કર્યું. બાળક પીપલાદની બુદ્ધિ, વિનય, વિદ્યા, શૌર્ય, બળ, સાહસ, સત્ય ભાષણ, માતા પિતાની ભક્તિ તથા ભાવશુદ્ધિને જાણીને ભગવાન શંકરે તેમને કહ્યું, બેટા, જો તારી ઈચ્છા હોય, જે તારી ઈચ્છા હોય તે જણાવો, તે તને અવશ્ય પ્રાપ્ત થશે. તું તારા મનમાં બીજો કોઈ વિચાર કરીશ નહીં. પીપલાદ બોલ્યા, મહેશ્વર, જે ધર્મનિષ્ઠ પુરુષ ગંગાજીમાં સ્નાન કરીને આપના ચરણ કમળોના દર્શન કરે છે તેમને સમસ્ત અભિષ્ટ વસ્તુઓ પ્રાપ્ત થાય અને શરીરનો અંત થયા બાદ તેઓ શિવધામમાં જાય. નાથ, મારા પિતા અને માતા આપના ચરણોમાં નમી પડ્યા હતા. આ પીપળો અને દેવતા પણ આપના સ્થાનમાં આવીને સુખી થયા છે. આ બધા સદા આપના દર્શન કરે અને આપના જ ધામમાં જાય. પીપલાદની આ વાત સાંભળીને દેવતાઓને બહુ પ્રસન્નતા થઈ. તેઓ તેમના ભયથી મુક્ત થઈને આ પ્રમાણે બોલ્યા, બ્રહ્મન, તમે તે જ કર્યું છે જે દેવતાઓ ઈચ્છતા હતા. દેવાધિદેવ ભગવાન શિવની આજ્ઞાનું પણ પાલન કર્યું અને પહેલા વરદાન પણ બીજાઓ માટે જ માગ્યું, પોતાના માટે નહીં. તેથી અમે પણ સંતુષ્ટ થઈને તમને કંઈક આપવા માગીએ છીએ. પીપલાદે કહ્યું, દેવતાઓ, અમારા માતા પિતાને જોવા ઈચ્છું છું. મેં માત્ર તેમનું નામ જ સાંભળ્યું છે. સંસારમાં તે જ મનુષ્ય ધન્ય છે જો માતા પિતાને આધીન રહીને તેમની સેવા શુશ્રુષા કરે છે. પોતાની ઇન્દ્રિયોને, શરીરને, કુળ, શક્તિ અને બુદ્ધિને માતા પિતાના કાર્યમાં પરોવીને પુત્ર કૃતકૃત્ય થઈ જાય છે. જો મને તેમના દર્શન થઈ જાય તો મારા મન, વચન, શરીર અને ક્રિયાઓનું ફળ પ્રાપ્ત થઈ જશે. પીપલાદ મુનિના વચન સાંભળીને દેવતાઓએ પરસ્પર વિમર્શ કરીને કહ્યું, બ્રહ્મન, તમારા માતા પિતા દિવ્ય વિમાન પર આરૂઢ થઈને તમારી પાસે આવે છે, તમે અવશ્ય તેમના દર્શન કરશો. વિષાદ છોડીને પોતાના મનને શાંત કરો. જુઓ જુઓ, તેઓ વિમાન પર બેસીને આવી રહ્યા છે. તેમના દિવ્ય શરીર પર સ્વર્ગના આભૂષણો શોભી રહ્યા છે. પીપલાદે ભગવાન શિવની નજીક પોતાના માતા પિતાને જોઈને પ્રણામ કર્યા. તે સમયે તેમના નેત્રોમાં આનંદના આંસુ ભરાઈ આવ્યા હતા. એ ગદગદ કંઠે બોલ્યા, અન્ય કુલીન પુત્ર પોતાના માતા પિતાને તારે છે, પરંતુ હું એવો ભાગ્યહીન છું જે પોતાની માતાના ઉદરને વિદીર્ણ કરવામાં કારણ બન્યો. તે સમયે તેમના માતા પિતાએ કહ્યું, પુત્ર તું ધન્ય છે જેની કીર્તિ સ્વર્ગલોક સુધી પ્રસરેલી છે. તે ભગવાન શંકરના પ્રત્યક્ષ દર્શન કર્યા અને દેવતાઓને સાંત્વના આપી. તારા જેવા પુત્રથી પિત્રોના ઉત્તમ લોક કદી ક્ષીણ થતા નથી. એ સમયે પીપલાજ પર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થવા લાગી. દેવતાઓએ જય જયકાર કર્યો. પત્ની સહિત દધીચીએ પણ પુત્રને આશીર્વાદ આપ્યા તથા ભગવાન શંકર ગૌતમી ગંગા તત અને દેવતાઓને નમસ્કાર કરીને પીપલાદને કહ્યું, બેટા વિવાહ કરીને ભગવાન શિવની ભક્તિ અને ગંગાજીનું સેવન કર. પુત્રોની ઉત્પત્તિ કરીને વિધિપૂર્વક દક્ષિણા સહિત યજ્ઞનું અનુષ્ઠાન કર અને બધી રીતે કૃતાર્થ થઈને દીર્ઘકાળ માટે દિવ્ય લોકમાં સ્થાન પ્રાપ્ત કર. પીપલાદે કહ્યું, પિતાજી હું એમ જ કરીશ. ત્યાર પછી પત્ની સહિત દધીચી પુત્રને વારંવાર સાંત્વના આપીને દેવતાઓની આજ્ઞા લઈને પુનઃ દિવ્ય લોકમાં ચાલ્યા ગયા. પછી દેવતાઓએ ભગવાન શિવને કહ્યું, જગદીશ્વર હવે દધીચીના હાડકાની અમારી તથા ગાયોની પવિત્રતા માટે કોઈ ઉપાય જણાવો. શિવજીએ કહ્યું, ગંગાજીમાં સ્નાન કરીને સમસ્ત દેવતાઓ અને ગાયો પાપ મુક્ત થઈ શકે છે. એ જ પ્રમાણે દધીચીના શરીરના હાડકા પણ ગંગાજીના જળમાં ધોવાથી પવિત્ર થઈ જશે. શિવજીની આજ્ઞા પ્રમાણે દેવતાઓએ સ્નાન કરીને શુદ્ધ થઈ ગયા અને હાડકા ધોવા માત્રથી પવિત્ર થઈ ગયા. જ્યાં દેવતાઓ પાપ મુક્ત થયા તે પાપ નાશન તીર્થ કહેવાય છે. ત્યાં કરેલું દાન અને સ્નાન બ્રહ્મહત્યાનો નાશ કરે છે. જ્યાં ગાયો પવિત્ર થઈ તે સ્થાનનું નામ ગોતીર્થ થયું. જ્યાં દધીચીના હાડકા પવિત્ર કરવામાં આવ્યા તેને પિતૃતીર્થ જાણવું જોઈએ. તે પિતૃઓની પ્રસન્નતા વધારનારું છે. કોઈ પ્રાણી ગમે તેટલું પાપી કેમ ન હોય, તેના હાડકા શરીરની રાખ વગેરે આ તીર્થમાં પધરાવવામાં આવે તો તે જ્યાં સુધી સૂર્યચંદ્રમાં છે ત્યાં સુધી સ્વર્ગમાં રહે છે. આ પ્રમાણે તે તીર્થમાંથી 3 તીર્થો પ્રગટ થયા. તે સમયે દેવતાઓ અને ગાયોએ પવિત્ર થઈને ભગવાન શંકરને કહ્યું, અમે હવે પોતપોતાના સ્થાને જઈશું. અહીં સૂર્યદેવની પ્રતિષ્ઠા કરવામાં આવી છે, તેમની પ્રતિષ્ઠાથી બધા દેવતા પ્રતિષ્ઠિત થઈ જશે. તે માટે આપ આજ્ઞા આપો. સનાતન સૂર્યદેવ સ્થાવર જંગમ રૂપી જગતના આત્મા છે. જ્યાં જગતજનની ગંગા અને સાક્ષાત ભગવાન ત્રંબક વિરાજી રહ્યા છે ત્યાં પ્રતિષ્ઠાન નામક તીર્થ પણ થાવ. આમ કહીને દેવતાઓએ પીપલાદની પણ અનુમતિ લીધી અને પોતપોતાના નિવાસ સ્થાને ચાલ્યા ગયા. ત્યાં જેટલા પીપળાના વૃક્ષ હતા તે પણ કાળાંતરે અક્ષય સ્વર્ગને પ્રાપ્ત થયા. પ્રતાપી પીપલાદે તે ક્ષેત્રના અધિષ્ઠાતા દેવતા રૂપે ભગવાન શંકરની સ્થાપના કરીને તેમનું પૂજન કર્યું. પછી ગૌતમીની કન્યાને પત્ની રૂપે પ્રાપ્ત કરીને ઘણા પુત્રો ઉત્પન્ન કર્યા. લક્ષ્મીએ યજ્ઞનું ઉપાર્જન કર્યું તથા અંતમાં એ સ્નેહીજનો સાથે સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. ત્યારથી તે ક્ષેત્ર પીપલેશ્વર તીર્થ તરીકે ઓળખાવા લાગ્યું. તે બધા યજ્ઞનું ફળ આપનારું પવિત્ર તીર્થ છે. તેના સ્મરણ માત્રથી પાપોનો નાશ થઈ જાય છે. પછી સ્નાન દાન અને સૂર્યના દર્શનથી જે લાભ થાય છે તેના માટે તો કહેવાનું જ શું છે. જ્યાં દેવાદિદેવી મહાદેવજીના બે નામ છે, ચક્રેશ્વર અને પીપલેશ્વર, આ રહસ્યને જાણીને મનુષ્ય બધી અભિષ્ટ વસ્તુઓને પ્રાપ્ત કરી લે છે. દેવ મંદિરમાં સૂર્યની પ્રતિષ્ઠા થવાથી તે ક્ષેત્રને પ્રતિષ્ઠાન કહે છે, જે દેવતાઓને પણ અતિ પ્રિય છે. આ ઉપાખ્યાન અત્યંત પવિત્ર છે. જે મનુષ્યનો પાઠ અથવા શ્રવણ કરે છે તે દીર્ઘજીવી ધનવાન ધર્માત્મા થાય છે તથા અંતમાં ભગવાન શંકરનું સ્મરણ કરીને તેમને જ પામે છે. અધ્યાય 49 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.